અને આ સુખ કહેવાય વિધેય. સુખ અંતે દુઃખ વાળું હોય, જેનો અંત આવે એટલે દુઃખ આવી દુઃખ હોય. ખરી રીતે સુખે નથી, દુઃખ નથી, કલ્પના છે. શું છે? કાતા વેદ ની નાતા તવેદ ની. ઉદાહરણ તારે આજુબાજુ બરફ મૂક્યો હોય તો વચ્ચે બેહારે હોય કાતા વેદ ની લાગે. શું લાગે? કાતા વેદ ની ઠંડક લાગે. બરફ પર સુવાડ્યો હોય સુખ મેળવી શકાય એવી રીતે આનંદ મેળવી શકાય. સુખ મેળવી શકાય અને આનંદ, આનંદ તો આનંદ માટે અકદાર છે, સુખ ને માટે અકદાર નથી. સુખ ને માટે અકદાર નથી, આનંદ ને માટે દરેક ને હકદાર છે. હકદાર છે દરેક. હક પ્રાપ્ત કેવી રીતે કરવો? હક કોણ લઈ ગયું અમારું? એ હકદાર છે, છતાં પણ એનો એનો જે દસ્તાવેજ પુરાવા બરાબર કમ્પ્લીટ નથી જોતા. પુરાવાના અધીન કોન્ટેક્ટનો પૂરો થઈ જાય, કોન્ટેક્ટનો ટાઈમ એટલે એનું સુખ પ્રાપ્ત થઈ જશે. પણ તેમાં નિમિત્ત જે છે મનુષ્યમાં આવ્યા પછી એ કોન્ટેક્ટ પેપર જોયા ને બધા પછી આ ટાઈમ તો થયો આવ્યો છે. હવે તો શાની જરૂર છે? કારણ કે એવું સુખ પ્રાપ્ત કરેલું હોય, એવું સુખ પ્રાપ્ત કર્યું હોય ત્યાં આપણે જોઈએ તો એ થઈ જાય. જેને એવું સુખ પ્રાપ્ત કરેલું હોય ત્યાં આપણે જોઈએ. સત્સંગમાં દાદા એવું આવ્યું હતું કે અપમાન જે છે તે આત્માનું વિટામિન આપે કીધું. તો આ દુઃખના જે બધા દુઃખના બધા પ્રસંગો એને આત્માનું વિટામિન શા માટે કીધું? દેહાદ્યાસ વધે, દુઃખના પ્રસંગો ના હોય તો દેહાદ્યાસ વધે કરે. સુખના પ્રસંગ કેવાય માણસ દેહાદ્યાસ વધે. પ્રસંગમાં દેહાદ્યાસ ઘટે, એટલે આત્માનું વિટામિન થઈ ગયું. દેહાદ્યાસ ઘટાડે એ આત્માનું વિટામિન, દેહાદ્યાસ વધારે એ દેહનું વિટામિન. એટલે જ્ઞાનીઓનો સ્વભાવ છે કે દેહાદ્યાસ ઘટાડે એ વિટામિન એમનો, એ વિટામિન શોખીન થાય, વિટામિન એ વિટામિન ના શોખીન થાય. એ વિટામિન નો શોખીન હોય એટલે આ સુખ દુઃખ જે છે તે દેહાદ્યાસ ને લીધે વેદાય છે. દેહાદ્યાસ હોવાના કારણે સુખ દુઃખ નો અનુભવ થાય છે, અને જો દેહાદ્યાસ ના હોય તો ના વેદ. તો પછી એ દેહાદ્યાસ દાદા જાય, દેહાદ્યાસ જાય એને માટે શું કરવું? દેહાદ્યાસ ગયેલા હોય પુરુષ ના પાસે દેહાદ્યાસ ઘણા લગભગ એ જ્ઞાની સિવાય બધે દેહાધ્યાસ જ હોય, કઈ પંડિત હોય, કોઈ શાસ્ત્ર હોય, કોઈ આ હોય, બધું દેહાધ્યાસ જ હોય. જ્ઞાની સિવાય બધે દેહાધ્યાસ જ જોવામાં આવે છે. આનંદ આવવાનો જ નથી, આનંદ તો જુદો જ. આ પાણી ને કોણ ચલાવતું છે? નહીં જાય છે પાણી અને કોણ ઢકેલતું છે? દરિયા સુધી જાય છે, ગલો કોણ કરતું છે? પોતાની મેરેજ શોધે છે. પોતાની મેરેજ જ્યાં એને જવું છે ત્યાં જાય છે, જ્યાં જઈ શકે છે ત્યાં જાય છે, એના પોતાના જ પ્રવાહ થી, પોતાના જ પ્રવાહ. બે ફૂટ ઊંચા ચડ્યો કેમ છે? પછી ભરાય, પછી બે ફૂટ ઊંચી ચડે. જ્યાં પાછું ભરાઈ જાય અને અવરોધ ઉભો થાય ત્યાં બે ફૂટ ઊંચી ચડે, વળી પાછું રહેવામાં. ઊંચે કેમ તો પોતાની મેળે, એ તો કુદરત નો ક્રમ નથી. કુદરત નો ક્રમ નથી, કુદરત નો ક્રમ શું છે? નીચે પડવા દરેક દિન મનતા સુધી કેમ જાય? હલકી છે માટી, તો વૈજ્ઞાનિક નિયમ તમારો કેમ હતો? હલકો છે માટે હવા કરતા. પણ આમ કેમ આવું બધું આ જુદું જુદું બધા દ્રષ્ટિના બધા જ બધા જ પરિબળો બળો જુદી જુદી દિશામાં કામ કરતા હોય છે. સૃષ્ટિના બધા જ બળો પરિબળો સૃષ્ટિના બધા જ પરિબળો જુદી જુદી દિશામાં કામ કરતા હોય છે. પણ એમ શું કામ? પાણી થતા નીચે કેમ વહી જાય છે? ઊંચે કેમ કરતું નથી? વરાળ ઊંચે પડી જાય છે, નીચે કેમ નથી કરતી? ધોણી ઊંચે પડી જાય છે, નીચે કેમ નથી કરતી? સામાન્ય રીતે એવું થાય, સામાન્ય રીતે એવું જ થાય. અસામાન્ય રીતે કહ્યું ને, પાણી ભરાઈ જાય વળી પાછું વહેવા માંડે. વરાળ જયારે ઠંડા ગાર થતા હોય પૃથ્વીના પાટ, ત્યારે નીચે પણ ઉતરે છે. ઉપર ચડેલી વરાળ પણ નીચે ઉતરે છે. પાણી ક્યાં સુધી ભરી જાય તો હજી ઊંચું વધે? આવ્યું હોય અને એ લેવલ દેખાતું હોય, કેટલા લેવલ થી આવ્યું હોય ત્યાં સુધી એ ઊંચું વધે? લેવલ તો 60 ફૂટ છે તે આઈ નદી, પણ 60 ફૂટ ના વધે. લેવલ દેખાતું હોવું જોઈએ. એ તો પોતાનો સ્વભાવ બતાવે છે. આજુબાજુ પાણી આવે ને ફુવારો ઊંચો ઉડે, એ સ્વભાવ બતાવે છે. પણ આજુબાજુ ઊંચું હા જ ના જાય, મારે શું કરું? એનો સ્વભાવ પોતાનો લેવલ ખોલવું, એનો સ્વભાવ. ત્યારે દાદા દરેક જણ જે સુખ ખોળે છે, દરેક જણ જે સુખ ખોળે છે આખી દુનિયામાં, દરેક જણ જે સુખ ખોળે છે એ પોતાનું લેવલ ખોળતા હશે? સુખ જ ખોળે. પણ જીવ માત્ર નું સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. સુખ જ ખોળખોળ કરે, પણ સુખ એને મનુષ્યમાં આવે છે, સુખ મળે ખરું, પણ એ સુખ એને સંતોષ થતો નથી. એને કાયમ નું સુખ જોઈએ છે. તૃપ્તિ થતી ને સંતોષ થાય છે, પણ તૃપ્તિ નહીં કાયમ નું સુખ. તમને બીજે બી કાયમ ની સુખ ની ઈચ્છા નહીં થયેલી? કાયમ ના આનંદ ની ઈચ્છા થયેલી, કાયમ ના સુખ ની તો અપેક્ષા નહોતી. બરોબર, કાયમ ને આનંદ મોટી ઈચ્છા કહેવાય. જો જગત તો કાયમ નું સુખનું તો દરેક સુખ છે, તો ચાલે છે, આનંદ નહીં કાયમ જો ભલે કલ્પિત છે, તો પણ અમારે કાયમ જ એ છે. દુર્ભાગ્ય કાયમ નું સુખ જ રહ્યું પાછું, એટલે દુઃખ પડ્યું નથી એવું, એ મુશ્કેલી. અત્યાર સુધી દુઃખ પડ્યું નહોતું. જે દુર્ભાગ્ય કાયમ સુખ જ રહ્યું છે, દુઃખ પડ્યું જ નથી. માથું દુખે પડે તો મટી જાય એને લઈએ, એટલે એ તો દુઃખ જાણતા નહીં, ઓળખતા રહે છે. એને તો ગણ્યું નહોતું, એને દુઃખ ગણ્યું નહોતું. માથું દુખ્યું હોય તો એને દુઃખ નથી ગણ્યું એમ. ના એટલે તો માનતા નથી, દુઃખ દુઃખ વગર માર ના હોય. પાણી દુઃખ વગર હોય નહીં માર, ખબર પડે ને. મધ્ય તરફ દુઃખ થાય પડશે, મારા દુઃખ જ છે બધા. તમે ગણતા હો ને એટલે ગણતા હોય તો સીધો જ નહીં, એક ધારો તો મેરે દુઃખ તો ખરા ને, પણ ગણતા હોય નહીં પેલા. કોઈ પર ઘડી બગડી ના જાય, કડી બગડી ના જાય તો તમે કાળું ના ખાવ. નહીં જ ખાવાની, બગડી ગયેલી કડી કેવી રીતે ખવાય? બગડી ગયેલી કડી ના ખવાય, કાળું જરા વધાર થઈ ગયું હોય. કાળું ના ખાવ, થોડી ખાઈ લઈએ, પછી બધા જેટલી ખાતા હોય સામાન્ય રીતે એટલી ના ખાઈએ, થોડી ઓછી ખાઈ લઈએ. બગડી ગયું છે મનમાં તો દુઃખ પર આવે ને, સારી થયું હતું, સારું થયું. દુઃખ જ થાય, કશું એને સુખ નથી, આ દુઃખ નથી, આમાં ઉડી જાય. તો દરેક પાસે એવું બને ને, અનુભવે જ ચૂકવો થાય. શું કહ્યું? જયારે મધ્ય પડે ને તમને થયા થાય, મતભેદ પડે ખરો. અમારે તો ભાગ્યે જ મતભેદ પડ્યો હોય, યાદ પણ નથી મને તો. મતભેદ તો યાદ પણ નથી પડ્યો હોય તો, મતભેદ ભાગ્યે જ પડ્યો હોય, યાદ જ નથી મતભેદ પડ્યો હોય એવું. મતભેદ તો પડ્યા જ કરે, પણ સંકાળે નહીં તેઓ નહીં, એ તો પછી ખબર નથી. કોઈ કહે કા તમે ખોટું કરી, પણ તમે ગણકાર હોય એટલે પછી આડે નહીં ને. શું અને ગણકાર છે ને, રાતે હું ના આવ્યા 2 કલાક. શું કહ્યું? એટલે બી ગણકાર કરે ને આવ્યા 2 કલાક. એવું પણ નથી થયું કોઈ વખત અમારે, એટલે ગમું છું. એવું પણ નથી પડ્યો કે જેથી હું ના આવ્યો. હા હા, તે જ ના પડ્યો છે, પણ એવું ગણકારી નથી. તમે મધ્ય તો બધી જાત ના પડ્યા છે. હું જાણું, કોઈ કોઈક વ્યક્તિ, સામી વ્યક્તિ જયારે નિસ્વાર્થપણે બધું કરતી હોય, ત્યાં પછી મતભેદ ને અવકાશ ક્યાં? મારે માટે કઈક ચાલીને કે પોતાને માટે ચાલીને કે એવું કઈક કોઈના સ્વાર્થ ખાતર કર્યું હોય તો બીજાને મતભેદ નો અવકાશ છે. કે સામી વ્યક્તિ નિસ્વાર્થ ભાવે કરતી હોય તો પછી આપણે એના માટે મતભેદ સ્થાને કઈક સ્વાર્થ માટે કરતી હોય તો મતભેદ પડે ને. બરોબર, બાપે વિશ્વાસમાં સાચી કહેવ કેમ નથી, નોર્માલિટી માં છે ત્યાં સુધી બરોબર છે. આપણા તરફ સ્વાદ ના થતો હોય તો જોઈ લો પછી બધા આપણા તરફ નો સ્વાદ હંમેશા સાધવાનો મળે ને, એટલે પછી દશા જોઈ લો કે સાચી છે કે નહીં સાચી બરાબર. પરીક્ષા કરીએ ત્યારે જ મહિના પગાર ના આપો જોઈએ, પગાર આપતા નહીં સરકાર આવે. એની સાથે પ્રેમ પણ જોઈએ પાછું, નિસ્વાર્થ સાથે પ્રેમ પણ ખરો, એમ નહીં કે પાછું નિસ્વાર્થ જ પ્રેમ પણ ખરો. પ્રેમ જગત નો હોય જ કોઈ જાય, પ્રેમ હોતો પ્રેમ કોઈ ના હોય હોતો પ્રેમ, પ્રેમ પણ પ્રેમ નું શું, પ્રેમ એટલે પ્રેમ એટલે શું હોય તો આપણા તરફ નું કોઈ પણ જાતનું એનું સુખ ના મળે, દુઃખ જ મળ્યા કરે. પ્રેમ થી સંભાળે ત્યારે આપણે ના કહેવું પડે, દુઃખ જ મળ્યા કરે. આપડે દુઃખ તો મળે નહીં પણ એમને કલ્પના સ્વીકારી કેવી દુઃખ આપણી પાસે અપેક્ષા, એ અપેક્ષા પૂરી થાય નહીં ઉપરથી દુઃખ મળે તો જે પ્રેમ છે એ માતાને ધન છે અને એ વાઈફને ધન છે. શું કહે એમ નમસ્કાર કરી દઈએ, શું કહે દુઃખ મળે તો હા. આ દાદા પ્રેમ જે અમે આ લોક ભાષામાં જે પ્રેમ શબ્દ વાપરીએ છીએ તે આ લોક ભાષામાં એમ કે ભાઈ પ્રેમ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, પ્રેમ હતો કોઈ પ્રેમ જોયે શબ્દ છે એ શું પ્રેમ કરે લોક ભાષામાં, પ્રેમ કરતો બાળક છો બધા અને પ્રેમ નથી એમ સમજતા તો પુરુષ છો, મોટા ઉંમરના છો, અનુભવી છો, અને પ્રેમ કહેશો તો બાળક છો તમે. પ્રેમ હોતો એને લૌકિક રીતે ભલે છે એમ કહો પણ હલું વાસ્તવિક માં પ્રેમ નથી. શું છે તારે લૌકિક રીતે આપડે પ્રેમ કરવાતો નથી, આપડે લૌકિક રીતે કરો ને તમે તો ના ના હું લૌકિક રીતે નથી કહેતો, એટલે લૌકિક રીતે પણ અંદર નિહિત છે હું જે કહું છું તે, હું જે કહું છું એમાં લૌકિક રીતે નો સ્નેહ કે પ્રેમ કહો એ પણ નિહિત છે. પણ આ તો શું છે કે નિસ્વાર્થપણે એને પોતાની પોતાનું આખું અસ્તિત્વ પ્રેમપૂર્વક નિભાવ્યું, એટલે બધાની લાડકી એની નણંદ શું, એના છોકરાઓ શું, એનું ધણી શું, એના સાસુ શું, સસરા શું, એના મિત્રો શું, બધા જે કોઈ એના સંસર્ગમાં આવે એ બધા, એટલે એમ થાય કે એણે કોઈ પણ વખતે પોતાના સ્વાર્થ ખાતર કશું કર્યું નથી, પ્રેમ ખાતર કર્યું. એ રીતે હું પ્રેમ કરું. એમના વાઇફ માટે કહે છે કે એમણે આખી જિંદગી પોતાનું પોતાના માટે સ્વાર્થ માટે કશું નથી કર્યું અને બધાના માટે એના નણંદ છે, સાસુ છે, સસરા છે, આજુબાજુનો ફ્રેન્ડ સર્કલ છે, બધે જ છે, તો બધાનો પ્રેમ સંપાદન કર્યો છે અને એટલા માટે એમને એમ લાગે છે કે એમને એમને પ્રેમથી બધાને જીત્યા છે. આમ લૌકિક ભાવ કેવાય પ્રેમ તો અલૌકિક પ્રેમ હોતો જ નથી ને, અલૌકિક માં મનુષ્ય જાતિ કે કોઈ જાતિ પ્રેમ હોય શકે જ નહીં, ભગવાન સિવાય કોઈ જગત માં પ્રેમ ઈ ના હોય. ભગવાન અને જ્ઞાનીઓ સિવાય કોઈ પ્રેમી ના હોય. બાકી લૌકિક તરીકે પ્રેમ કેવાય તો પ્રેમની વ્યાખ્યા કહું તમને, એ ચડે નહીં ઉતરે નહીં એમ પ્રેમ કહેવાય. શું કહ્યું તારું વાઈફ ને એમનો છોકરો ગાર ભળે તો પ્રેમ ચડે ઉતરી જાય એટલો જ રહે, એટલો જ રહે જેટલો એક માતા ને પુત્ર પ્રત્યે હોય એટલો જ રહેવો. હવે હું અત્યારે પછી કહું તો પ્રેમ કરે ઉભી રહે ને. હવે અત્યારે તો મને કઈ ખબર નથી એ કઈ રીતે, પણ મને એમ લાગે છે કે એને કોઈ દિવસ કદી ગુસ્સો આવે નહીં. હા એમને હું તો એમને અપમાન કરું. હા તો એમને પ્રેમ કરે થોડો વખત કઈક લાગે કે આ કેમ દાદા આવું કહી ગયા, બસ પછી ખરાબ થઈ ગયા દાદા કહી ગયા આમ તો પ્રેમ પ્રેમ ચડ્યું ઢોલ મારતે ચડ્યું આ તો છોકરા પર પ્રેમ તો આવે છોકરું ધોલ મારે પ્રેમ આવે શું કારણ બહુ કારણ છે એમ છો બહુ જ છે પણ પારકો મારે તો તમે શું પારકો એવડો છોકરો મારે તો એમ શું કારણ છે પોતાનો છોકરો મોહ છે. અમે અમારી પાસે હિસાબ બધા ત્યાં હોય વાર હોય અમારા જજમેન્ટ પર વાર લાગે ખરું સારું કેવાય આ કાળ ના હિસાબે ભાઈ દર્શન કરવા જેવા કહેવાય. તેના કરતા પ્રેમ તો અમે કહીએ ને તીર્થ કહેવાય કહીએ. પ્રેમ તો કોને હોય જે દેહ નો માલિક જ ના હોય. શું કહ્યું? દેહ નો માલિક. હા દેહ હોવા છતાં દેહ નો માલિક ના હોય તેને પ્રેમ હોય. જયારે માલિક છે એની અંદર આશક્તિ જ હોય. સમજવા લૌકિક રીતે સાચી વાત છે તમારે એ ભાઈ હું તો દર્શન કરવા જેવા કહેવાય. તમે બધા ક્ષતિ ને ક્ષત્રિયાણે હંમેશા માં ક્ષત્રિય ડાયું હોય કોઈ હોય ને ક્ષત્રિય બધા દરેક માં નીકળે બ્રાહ્મણ માં નીકળે બધા તો કોઈ જવાન નીકળે કે જેને પોતાના છોકરાઓ અમા થાય તો પણ મોહ ના તૂટે એ કોક હોય. અને સાથે મોહ થાય કે કોક નો કોક માં આવે તો તકલીફ પડી જાય. બધા છોકરા જોડે એવું વર્તન હોય તો ના મોહ નથી આ એમનો કેમ લાગે તમે રીતે સમજાયું ને બધા રીતે સમાન વર્તા હોય કરી દાદા. સંસારમાં રહેવું અને આવા પ્રકારનો મોહ કનિષ્ઠ પ્રકારનો નહીં પણ જેને આપણે કનિષ્ઠ પ્રકારનો ન કહી શકીએ એવા પ્રકારના મોહ વગર કેવી રીતે રહી શકાય? મોહ ની જરૂર જ નહીં. મોહ દારૂ પીને સાચા થવું છે દારૂ પીને સાચા થયો ને બો દારૂ પીને સાચા થવું જરૂર ક્યાં છે? સંસાર સરસ ચાલે મોહ વગર. મોહ વગર સંસાર સરસ કેમ? અત્યારે તમારે નહીં ચાલતો. પહેલા ચાલતો તો મોહ ફરી વધુ હતી અને અત્યારે મોહ થી વરસ નહીં ચાલતો. હવે તો મોહી નથી. હવે તો સંસાર વ્યવસ્થિત ચલાયા કરે છે. સંસાર વ્યવસ્થિત ચલાયા કરે છે. હું નફો નફો કરતો હતો એટલે ભાંજર પડતી. હવે હારો ચાલે છે. હવે ચાલે છે. મોસી મોસી તો દારૂ પીધેલા પછી શું કરી મોહ એટલે ક્યાં છી? હવે સંસાર હારો ચાલે ને હવે સંસાર હારો ચાલે. આશક્તિ, એ આશક્તિ ક્યાંથી આવતી હશે અને એ આશક્તિ જાય કેવી રીતે? જાય નહી ને આવે નહી, આવતી નહીં, જતી સંસારમાં તો ઉભી થયેલી દેખાય છે ને, સંસારમાં તો છે ને. લોક જેમ ચોંધણીને કહે છે એમાં આશક્તિ હોતી નથી, એ સદાર છે. પ્રેમ એક સ્વભાવ છે, પ્રેમ એક સ્વભાવ છે. પ્રેમ પ્રેમ છે, રિયલ પ્રેમ જે આપણે જેને પ્રેમ કહીએ છીએ, જે ચડે વધે ચડે ચડે ઉતરે નહીં, તે વધે ઘટે નહીં, એ જે પ્રેમ આપણે જે કહીએ છીએ એ સ્વભાવ છે. વધે ઘટે તેમ કહે છે, એ સ્વભાવ છે. આશક્તિ સ્વભાવ નથી, એ સ્વભાવ વધે ઘટે નહીં, એ પ્રેમ છે. હા એ પ્રેમ છે. હવે એ જે પ્રેમ છે એ સ્વભાવ છે, એ સ્વભાવ, એ સ્વભાવ છે. અને આશક્તિ જે છે તે આશક્તિ તો આશક્તિ તે પણ તે સ્વભાવ છે ના, આશક્તિ સ્વભાવ નથી. આશક્તિ એ રંગ મિલિત છે. એક જણા કહ્યું બેને કે તમે મને જ્ઞાન આપ્યા પછી છોકરા પર મને બહુ પ્રેમ રહેશે. એના સર મારી બહુ જે થયા કરે છે, મારો પ્રેમ છોડી આવ્યો કે મારો પ્રેમ છોડી આવ્યો. પ્રેમ નથી આશક્તિ, શું છે આશક્તિ? પ્રેમ તો હોય ને, તમારી ભાષામાં બોલો તમે, આદિવાસી ભાષામાં, નાગરિક ભાષા નથી કે છે આદિવાસી, તમે એને પ્રેમ કહો આદિવાસી ભાષામાં, તો નાગરિક ભાષા છે ના છે. એટલે એક માણસ કહે છે મારે જવું નતું તો ખેંચી ગયું, જલેબી ખાવી નથી, જલેબી લેવા ગયો ખેતી ગયું. શું છે જલેબી દહીને ખેંચે છે એમાં શું છે? આપણે આશક્તિ છે, આશક્તિ ખેંચે છે. એક માણસ છે આખો મહિનો થતો આ ચાર મહિના બસે પડું છું, બસે તૂટી ગયું છે. શું થયું છે? બહુ ધડ મારો બળ પડે છે, શરીર ક્યાંથી ગયું છે? શરીર ગયું એટલે તો લો અને ચોખે ચલાવે છે એમ તારા બાબુ એટલું ખોટું છે. હું શું રડું છું તું? આ તને થયું આશક્તિ અને ત્યાં જ્ઞાતા રહ્યો તું આત્મા. ભલે એટલા પ્રશ્નો પ્રયત્નો ચાલવા છતાં ખ્યાતે જાય તો જાણું કારણ કે એના પરમાણુમાં આ પરમાણુ મળતા આવે છે. કારણ કે કોણ આપણી એમ કઈ શક્તિ છે તને ક્યાં જ આપણું નક્ષત્ર કોણ છે? માલિક નો કોઈ માલિક છે? શું કરું પણ ક્યાંથી? હું શું કરું? ગરબા ગયા કઈ નથી આદિવાસી ની ભાષામાં એવું જ છે. હા, પણ વડાપ્રધાન ને સચિન જોવા નાખે છે ને આદિવાસી? સાધુ બાવલા બાવલા એ જ્ઞાની સિવાય જ્ઞાની છે. પરમાણુ સુધાર છે તમે કેવા તો અનાશક્ત ને અશક્તિ હોય તમે તેનો પ્રોફેસર છો. કીધું કે આશક્તિ એ રોંગ બિલીફ, એવું જે આપે કીધું રોંગ બિલીફ, એ રોંગ બિલીફ અમે અમારી જાતે વાંચીને અગર તો અમારા પોતાના પુરુષાર્થ થી એ રોંગ બિલીફ અમે કાઢી શકીએ ના? એ અમારે ના નીકળે તો એ કોણ કાઢે? જ્ઞાની પુરુષ સિવાય કોઈ કાઢે નહીં. જ્ઞાની પુરુષ સિવાય એ રોંગ બિલીફ કોઈ કાઢી શકે? આ ચાર વેદ ભરી દે ને એટલે વેદ ઇટસેલ્ફ બોલી દે ઇટ ઇઝ નોટ ધેર. શું કે? આઈ એમ ધેટ ઓર આઈ એમ નોટ ધેટ. અહીં વરી આ ચાર વેદ માં ડેથ હોય છે. આ વેદ શબ્દરૂપ છે. કેવો છે? શબ્દરૂપ છે. અને શબ્દ સ્થૂલ છે. અને ધેર જે છે એ સૂક્ષ્મતમ છે. આમાં વેદ ચીજ પડે કુલમાં સૂક્ષ્મતમ તે કરું વાણી મપી ને વર્તન જોઈશ ને તો એ તને આત્મા વિશેષતા લાગતી કઈ છે. મારી વર્તન કેમ હોય ના હોય ને દીદી? બધું જ વિચાર વાણી વર્તન ઉદ્દેશ વ્યવહાર બધું જ છે. બધું જ જ્ઞાની છો. મેં તો જ્ઞાની જુદું હોય કરતા એક સૂત્રતા હોય. નાની પુરુષ લગાવ રાણી વર્તન અને વિનય એ મનોહર કેવું હોય, મનોહર મનોહર એટલે મનને હરણ કરી દે. કેવા તું મનને હરણ કરી લે એટલે જાણું કઈ મન મન આપણે જીતા છે. જે આપણું મનને હરણ કરી લે એ મન આપણે ક્યાં જીતા છે. મનને જીતવું હોય બસ મનને જીતવાનો રસ્તો નથી. ઇંગ્લેન્ડ સુધી મનને જીતવાનો રસ્તો જોયો નહીં ને તમે લંડનમાં ગયા તો? પ્રોસેસ તો ચાલુ જ હતો મારો, મારો પ્રોસેસ ચાલુ હતો. હા બરોબર, જીતવાનો રસ્તો જોયો ને ધીરે ધીરે મળે છે. બરોબર, તેને ધીરે ધીરે મળે છે. કેટલો ટાઈમ થાય આમ? કેટલીક વાર આવે ગોછો, કેટલીક વાર આવે વધારે, કેટલીક વાર આવે ગોછો, કેટલીક વાર આવે વધારે. પણ સુખમાં છે તો આવે ગોછો થઈ જાય છે, દુઃખમાં વધી જાય છે. દુઃખમાં શું વધી? દુઃખમાં ગતિ આવે વધે. મને ઓળખવાની ગતિ દુઃખમાં વધી જાય છે. ના એટલે દુઃખ વિટામિન છે. વિટામિન, દુઃખ વિટામિન. દુઃખ એ આત્મા નું વિટામિન છે, સુખ એ દેહ નું વિટામિન. હુ ઇઝ ધ ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ? Man is the son of man. Mind, which is mind. Mind. Mind. Mind. Mind. Mind. Mind. Manna father mother kaun che? Mind. Mother. How mind is created. Jeev, jeev. Jeev. Sano jeev je che te. એ મનનું સંચાલન અથવા મન એનું કયું માને એને પણ મન આપી કોણ? એ તો દેહભાવ સાથે આવ્યું ને. હા બસ, મૂળ આપેલું કોણ? કોઈનું આપેલું છે? ઉભું થયેલું છે, જન્મેલું છે. ઊભું થયેલું છે, આપેલું નહીં પણ ઊભું જ આપણે ઊભું કરેલું છે. જો કે આ મનનું તો એવું છે, મને મારે તમારી અને એ મન સાથે પછી આખી દુનિયા આખું વિશ્વ. બરોબર છે, મન આવ્યું તો પણ ક્યાંથી આવ્યું એમ કે આવ્યું પણ બે પહેલો મન પહેલો મન પહેલું હશે. ઉત્પત્તિ તો એમાં કોઈ ઉત્પન્ન ક્યાંથી થયું? ઉત્પત્તિ એ બધી ઈચ્છા શક્તિઓ ભેગી થઈને ક્યાંક મન ઉભું કર્યું હોય. બધી ઈચ્છા શક્તિ, વાસના, કામના, એને આખું એક તો મન જીવ પહેલો હોવો જોઈએ. જીવ તો પછી એ ધારણ કર્યા કરે છે ને વારંવાર દેહ લઈને. હા પણ મનને ઉભું કરનારું પોતે જ ને. હા જીવ, જીવ મનને ઉભું કરનાર ખરું. પછી દરેક પણ હોય છે, ગાય છે, બધા બરાબર. મન દરેક ગયા છે, ગાયો ઘસે લિમિટેડ મન હોય છે ને આપણું લિમિટેડ. ગાયો ઘસે કૂતરા બુતરા બધું લિમિટેડ માઇન્ડ લિમિટેડ. મિકેનિકલ માઇન્ડ છે. શું કહેવાય છે? મિકેનિકલ. અને આપણે મિકેનિકલ માઇન્ડ અને ના મિકલ મિકલ આપણું માઇન્ડ આખું મિકેનિકલ માઇન્ડ છે. માઇન્ડ પ્રમાણે જે ચાલીએ તો આપણે મિકેનિકલ કહેવાઈએ, જે જાનવર જ કહેવાઈએ તેવું. અને પોતા કયા પ્રમાણે ચાલીએ મનુષ્ય કહેવાઈએ. પોતાના ધ્યેય પ્રમાણે ચાલીએ તો મનુષ્ય કહેવાઈએ. અને મનના કયા પ્રમાણે ચાલીએ તો મિકેનિકલ કહેવાઈએ. અતિ માનસ માંથી આવ્યું છે. અતિ માનસ માંથી મન, માનસ તારે મનનો અત્યારે મરણ કરવું હોય, મારણ કરવું હોય તો શું રસ્તો? મારણ કરવાની શી જરૂર છે? જરૂર નથી, જરૂર નથી, જરૂર નથી. પણ આ મનને જે તે એ તો કરવું પડશે ને. મારણ કરવાનું કાબુમાં રહેવાનું. હા, કંટ્રોલ છે ને. એટલે પછી શું રસ્તો? એક સતત આયાસ કરવો પડે. સતત આયાસ કરવો પડે. મેં કહ્યું એક સામ દામ દંડ ભેદ બધાથી એને જરા કાબુમાં લેવાનો પ્રયત્ન કરવાનો. એને કાબુમાં તો આપણે આવ્યા છીએ. એટલે જ કહું છું કે આપણે કાબુમાં નથી રહેવું, અને છતાં એને પોતાના કાબુમાં રાખીને એની પાસે કામ કરાવવું. પછી શું થાય? પછી તો આપણું કયા ગુરુ થઈ જશે ને, આપણું કામ કરશે. હા, પણ દ્રષ્ટિભેદ કરી આપશે. દ્રષ્ટિભેદ કરી આપશે. કોણ કરી? મન. અત્યારે જે દ્રષ્ટિ છે તે કરીએ. આપણા કાબુમાં આવી જશે. પછી આપણો કાબુ સી રીતે આવે? એ જ કહું છું, પ્રયત્નપૂર્વક. હે, એમ જ પ્રયત્ન કરવાનો છે. એને સમજાવી પટાવીને સામ દામ દંડ ભેદ મેં કહ્યું તેમ બધી રીતે આ તો સમજાવનાર પટાવનાર કોણ? પોતે અંદર બેઠેલો વિજય ને એ જો અંદર બેઠો હતો, એ જો અંદર બેઠો હતો એ વિજય કોણ છે? આમાં વિજય તમારો દેહ છે. આ બાજુ આ જે જન્મ લીધો છે, જે દેહ ધારણ કર્યો છે, એનું નામ છે. એને ઓળખવાનું સાધન છે. લોકો એ કહ્યું કે ભાઈ આ વિજય છે, વિજય છે, જે ઓળખવાનું સાધન છે. પણ આપણે શું માની લીધું? હું જ વિજય છું એમ જ માની લીધું શરૂઆતમાં. પછી એ દૂરે છે કરી એ જ બોલે છે ને. પૂછો તો એ જ બોલે છે. એટલે એ વિજય નહીં. સાચું જયારે જોઈએ કે ભાઈ આ વિજય તો આ દેહધારી જ છે, તો પછી એને જયારે પૂછો ત્યારે એને કહેવાનું કે દેહધારી એ નથી બોલવાનું, એને બોલવાનું. એ બોલે છે. ના, પણ આમ તો આ વિજય છે લોકને ઓળખવા પૂરતું છે. અને મારે જાણવાનું છે કે લોકને ઓળખવા પૂરવાનું સાધન છે. આ બાજુ હું ના આ એવું જ્ઞાન થઈ જાય ને એ તો ખલાસ થઈ જાય. અને હું શું છું એ જ્ઞાન થઈ જાય. હું શું છું એ જ્ઞાન થઈ જાય. હું આ ન હોય એ જ્ઞાન થઈ જાય. પછી એથી આગળ કઈ જાણવાનું બાકી રહેતું. એટલે તો કહું આઈ એમ ધેટ એન્ડ આઈ એમ નોટ ધેટ. હા, આઈ એમ ધેટ, નો આઈ એમ નોટ ધેટ. કહ્યું એટલો ભેદ દેખાય છે. એના આવી ગઈ લાઈન ઓફ ધી માર્કેટ બધું થઈ ગયું કમ્પ્લીટ. પણ હવે અહીં પ્રશ્ન ઉભો રહે, કયું પણ આઈ એમ નોટ ધેટ, આઈ એમ ધેટ. મનકા ચલતા તન ચલે ત્યાં સર્વસ્થ કદીરો કે છે. શું કહા કે મન નો ચાલો જે ચલાવે તો મિકેનિકલ માઇન્ડ કહેવાય. કેવું? મિકેનિકલ મેન કહેવાય. શું કહેવાય? કે મિકેનિકલ મેન. તમે જોયેલા મિકેનિકલ મેન? જોયા દાદા, જોયા ખરા ને હતા ખરા, કારણ હતા ખરા. મન મસ્તી માં જતા ને પેલા, મન મસ્તી માં જતા ને પેલા, મન ના કે ના જવા પાછા મંદિર હા ગદરી જો નહી. મનનું સામ્રાજ્ય ચાલતું હતું તે વખતે, અમે રાજા પણ સામ્રાજ્ય એમનું ચાલતું, મનનું ચાલતું તે વખતે. તમે મન ના ગયા પણ ચાલેલા ખરા? મનનું સામ્રાજ્ય ચાલુ હતું. મેં મારા સુખ દુઃખ ની ચાવી મારી પાસે જ રહેવા દીધી. એ ખરું બંધ કરવું છે. તમે કહો તો મન ના ગયા પણ ચાલેલા ખરા? ચાલુ લો, પણ મેં મારા સુખ દુઃખ ની ચાવી મારી પાસે જ રહેવા દીધી. એ ખરું બંધ કરવું છે.